શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 76 અગ્નિપુરાણની વિષય સૂચિ તથા તેના પાઠ શ્રવણ તેમજ દાનનું ફળ બ્રહ્માજી કહે છે. હવે હું અગ્નિપુરાણનું વર્ણન કરું છું જેમાં અગ્નિદેવે મહર્ષિ વશિષ્ઠજી સમક્ષ ઈશાન કલ્પનું વર્ણન કર્યું છે. તે અગ્નિપુરાણના 15,000 શ્લોકો છે. તેમાં અનેક પ્રકારના ચરિત્ર છે. આ પુરાણ અદ્ભુત છે. જે લોકો આનો પાઠ તથા શ્રવણ કરે છે તેના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે. આમાં પ્રથમ પુરાણ વિષયક પ્રશ્ન છે, પછી બધા અવતારોની કથા કહેવામાં આવી છે, ત્યાર પછી સૃષ્ટિનું પ્રકરણ અને વિષ્ણુ પૂજાનું વર્ણન છે, ત્યાર પછી અગ્નિકાર્ય, મંત્ર, મુદ્રાદિ લક્ષણ, સર્વ દીક્ષા વિધાન અને અભિષેક નિરૂપણ છે. આ પછી મંડલ વગેરેનું લક્ષણ, કુશાપામાર્જન, પવિત્રારોપણ વિધિ, દેવાલય વિધિ, શાલિગ્રામ વગેરેની પૂજા તથા મૂર્તિઓના પૃથક પૃથક ચિહ્નોનું વર્ણન છે. પછી ન્યાસ વગેરેનું વિધાન, પ્રતિષ્ઠા, પૂર્તકર્મ, વિનાયક વગેરેનું પૂજન, નાના પ્રકારની દીક્ષાઓની વિધિ, સર્વદેવ પ્રતિષ્ઠા, બ્રહ્માંડનું વર્ણન, ગંગા વગેરે તીર્થોનું મહાત્મય, દ્વીપ અને ખંડોનું વર્ણન, ઉપર અને નીચેના લોકની રચના, જ્યોતિષચક્રનું નિરૂપણ, જ્યોતિષવક્રનું નિરૂપણ, જ્યોતિષશાસ્ત્ર એટલે જ્યોતિષ નહીં પણ જ્યોતિષ્વચક્ર એવું છે, જ્યોતિષ્વક્ર અને જ્યોતિષશાસ્ત્ર એટલે કે જ્યોત જે આપણે થઈ એની વાત, યુદ્ધ જ યુદ્ધ યારવણ, ષટકર્મ, મંત્ર, યંત્ર, ઔષધ સમૂહ, કુબજિકા વગેરેની પૂજા, 6 પ્રકારની ન્યાસવિધિ, કોટિહોમવિધિ, મન્વંતર નિરૂપણ, બ્રહ્મચર્ય વગેરે આશ્રમોના ધર્મ, શ્રાદ્ધકલ્પવિધિ, ગ્રહયજ્ઞ, શ્રોત સ્માર્ત કર્મ, પ્રાશ્ચિત વર્ણન, તિથિવ્રત વગેરેનું વર્ણન, વારવ્રતનું કથન, નક્ષત્ર વ્રતની વિધિનું પ્રતિપાદન, માસિક વ્રતનો નિર્દેશ, ઉત્તમ દીપદાન વિધિ, નવવ્યૂહ પૂજન, નરક નિરૂપણ, વ્રત અને દાનોની વિધિનું પ્રતિપાદન, નાડીચક્રનું સંક્ષિપ્ત વર્ણન, સંધ્યાની ઉત્તમ વિધિ, ગાયત્રી અર્થનો નિર્દેશ, લિંગ સ્તોત્ર, રાજાભિષેકના મંત્રનું પ્રતિપાદન, રાજાઓના ધાર્મિક કૃત્ય, સ્વપ્ન સંબંધી વિચારનો પ્રસંગ, શુકન વગેરેનું નિરૂપણ, મંડલ વગેરેનો નિર્દેશ, રત્ન દક્ષાવિધિ, રામોક્ત નીતિનું વર્ણન, રત્નોના લક્ષણ, ધનુર્વિદ્યા, વ્યવહાર દર્શન, દેવાસુર સંગ્રામની કથા, આયુર્વેદ નિરૂપણ, ગજ વગેરેની ચિકિત્સા, તેમના રોગોની શાંતિ, ગો ચિકિત્સા, મનુષ્ય વગેરેની ચિકિત્સા, નાના પ્રકારની પૂજા પદ્ધતિ, વિવિધ પ્રકારની શાંતિ, છંદશાસ્ત્ર, સાહિત્ય, એકાક્ષર વગેરે, કોષ, સિદ્ધ વ્યાકરણ, સ્વર્ગ વગેરે વર્ગોથી યુક્ત કોષ, પ્રલયનું લક્ષણ, શારીરિક વેદાંતનું નિરૂપણ, નરક વર્ણન, યોગશાસ્ત્ર, બ્રહ્મજ્ઞાન તથા પુરાણ શ્રવણનું ફળ આ વિષયનું પ્રતિપાદન થયું છે. હે બ્રહ્મન, આ જ અગ્નિપુરાણ છે. જે અગ્નિપુરાણને લખીને સુવર્ણમય કમળ અને તલની ધેનુની સાથે માર્ગશીર્ષની પૂર્ણિમાના દિવસે પૌરાણિક બ્રાહ્મણને વિધિપૂર્વક દાન આપે છે તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રમાણે તમને અગ્નિપુરાણની વિષય સૂચિ બતાવવામાં આવી છે. જે મનુષ્ય આ વિષય સૂચિને વાંચે અથવા શ્રવણ કરશે તેને આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ આપનારી છે. અધ્યાય 76 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.